سورہ عبس سورہ نمبر 80 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے دیالو نے مہان دیا کرنار چھے عبس وتولى ان جاءه الاعمى وما يدريك لعله يزكى رسول ماتھا اوپر نی پاپن چڑھاوی بھروکوٹی چڑھاوی ને મોઢું ફેરવી લીધું કે જે વખતે તેની પાસે એક આંધળો આવી ચડ્યો ને તને શું ખબર કે કદાચ ને તે પાક થઈ જાય પાવન થઈ જાય અથવા બોધને સબક હાંસિલ કરે તો તે સબક તેને લાભ પહોંચાડે من استغنى فأنت له تصدى وما عليك ألا يزكى جے ધર્મ તરફ બેદરકારી કરે છે તેના તરફ તો તું બહુ ધ્યાન આપે છે ને ખરું જોતા તે પાક નહીં થાય પાવન નહીં થાય તો તારા ઉપર કાંઈ દોષ નથી وَأَمَّا مَنْ جَاءَكَ يَسْعَى وَهُوَ يَخْشَى فَأَنْتَ عَنْهُ تَلَهَا અને તે કે જે તારી તરફ દોડતો આવે છે ને અલ્લાહથી બીવે પણ છે તો તેના તરફ તું ત્યારું ધ્યાન આપતો નથી તું દુર્લક્ષ કરે છે કલ્લા ઇન્નહા તઝકિરા ખબરદાર આ કુરાને મજીદ બેશક એક સબક પાઠ છે બોધ પાઠ છે માટે જે ચાહે તે તેના ઉપર વિચાર કરે ચિંતન ને મનન કરે તે માનવંત પાનાઓમાં છે યાની કે લોહે મહેફૂઝના માનવંત પાનાઓમાં લખેલું છે ઊંચા મર્તબાએ ચડાવેલા ઊંચી પદવીએ ચડાવેલા સાફ ને શુદ્ધ કરેલા પાનાઓમાં એવા લખનારાઓના હાથથી કે જે સન્માનને લાયક ને સદાચારી છે નેકોકાર છે قتل الانسان ما اكفره من اي شيء خلق غارت થાઓ ઇન્સાન તે કેવો નાશુકરો છે કૃતજ્ઞ છે તેને અલ્લાહે કઈ વસ્તુથી પેદા કર્યો છે من نطفه خلقه فقدره મની કે વીર્યના એક ટીપામાંથી તેણે તેને પેદા કર્યો પછી તેના માટે અંદાજો નક્કી કર્યો ثم السبيل يسره પછી તેના માટે રસ્તો આસાન કરી દીધો ثم اماته فاقبره ثم اذا شاء انشره પછી તેને મોત આપ્યું બાદ તેને કબરને હવાલે કર્યો પછી જ્યારે તે ચાહશે ત્યારે તેને પાછો ફરી જીવતો કરી ઉઠાડશે ખરી વાત આ છે કે અલ્લાહે તેને જે હુકમ આપ્યો છે તે તેણે બજાવ્યો જ નથી માટે જોઈએ કે માણસ પોતાના ખાવાના તરફ ધ્યાન આપે કે અમોએ પાણી જોરથી વરસાવ્યું પછી અમોએ જમીનને સારી રીતે ફાડી નાખી પછી અમોએ જ તેમાંથી અનાજ પેદા કર્યું ને દ્રાક્ષ તથા ભાજી તરકારી ને ઝૈતુન તથા ખજૂરના ઝાડો અને ગીચ ખૂબ જ ફેલાયેલા ભરાવદાર બગીચા ને મેવા તથા ઘાસ ચારો ખુદ તમારા લાભ માટે તથા તમારા જાનવરોના લાભ માટે પછી જ્યારે કાનના પડદા ફાડી નાખનારી ગર્જનાને આવાજ આવી પહોંચે ત્યારે તે દિવસે માણસ પોતાના ભાઈથી પણ દૂર ભાગતો ફરશે ને પોતાની માં તથા બાપથી પણ ને પોતાની ઔરત પોતાની બીબી તથા છોકરાથી પણ તે દિવસે તેઓમાંથી દરેક જણને પોતાની જ પડી હશે પોતાની જ ફિકર હશે તે દિવસે ઘણા ખરા ચહેરા પ્રકાશવાળા નૂરવાળા હસમુખ ને આનંદી હશે ને ઘણા ખરા ચહેરા તે દિવસે ધૂળમાં રગદોળાયેલા હશે તેઓના ઉપર કાળાશ પથરાયેલી હશે એ જ તો નાસ્તિક ઇનકાર કરનારાઓ અને દુરાચારી છે ખરાબ અમલ કરનારા છે.